સંકુચિતતાનો બિલકુલ અભાવ. તારીખ 10-10 સવારે કિસુમુથી વિદાય લઈ કેરીચો પહોંચેલા સ્વામીશ્રીની સત્સંગ સભા અત્રે બપોરે 12 સનાતન મંદિરમાં યોજાયેલી. તેમાં નગરના કંઈક શ્રેષ્ઠીઓ સાથે સ્વામીશ્રીની અમૃતવાણીનું રસપાન કરનારા જાણીતા વેપારી અને કેન્યા ક્રેડિટ લિમિટેડના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ તો સાંજે 5 ભૂપેન્દ્રભાઈ પટેલના ઘેર રખાયેલા ઉતારે દોડી આવ્યા. અહીં તેઓએ સ્વામીશ્રીને જણાવ્યું, આજે સવારે આપે આપેલા આશીર્વાદ ખૂબ ગમી ગયા. અહીં આવનારા કથાકારો નાના નાના વર્તુળો કરીને અમને છિન્ન ભિન્ન કરી રહ્યા છે. જ્યારે તમારી પાસેથી હિન્દુ ધર્મને એક કરે તેવી વાત સાંભળવા મળે છે, આજે આપે પ્રવચન કર્યું તેમાં કોઈ વાત સાંપ્રદાયિક ન આવી. દરેક અવતાર અને દેવને આદર કરતી વાતો હતી. આપની વાણીમાં સંકુચિતતાનો બિલકુલ અભાવ જોવા મળ્યો. હથેળીમાં રેખાની જેમ સ્વામીશ્રીની વાણી અને વર્તણૂકમાંથી વિશાળતાની છાપ સદા ઉપસ્થિત રહેતી. તેણે આજની સાંજે 7 નકુરુને પણ આશ્લેષમાં લીધું. અહીંના ભક્તોની સેવાથી મસાઈ એવન્યુની 1 ભૂમિ પર કાંગરા કમાનો અને શિખરથી શોભતા આકર્ષક મંદિરે આકાર પકડેલો. તેમાં સ્વામીશ્રીએ તારીખ 11-10 સવારે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી સૌનો દાખલો સુફળ કર્યો. ત્યારબાદ શ્રી જયનભાઈ ડોઢિયાના ઘેર રોકાયેલા તેઓ રઘુવંશી ભવન, કચ્છી ભાઈઓના સ્વામિનારાયણ મંદિર, સનાતન મંદિર વગેરેમાં લાભ આપતા તારીખ 13-10 સવારે શ્રી કનુભાઈ પટેલના ઘેર પધાર્યા. મંદિર થયા પૂર્વે અત્રે અઠવાડિક સભા યોજાતી. અહીં પૂર્વ પ્રવાસની સ્મૃતિઓ વાગોળી નીકળેલા સ્વામીશ્રી નૈવાસામાં શ્રી પ્રદીપભાઈ પટેલના હોર્ટીકલ્ચરલ ફાર્મને પાવન કરતા નૈરોબી આવી ગયા. અત્રે આજની સાયમ સભામાં કસાયેલી કાયા ધરાવતા આફ્રિકન યુવાનોએ એક્રોબેટિક્સના દાવ દર્શાવી સૌને મુગ્ધ કરી દીધા. તે બદલ સ્વામીશ્રીએ તેઓને પ્રસન્નતાની સાથે 5,000 શિલિંગનો પુરસ્કાર પણ અપાવ્યો. મૂળ કળા છે સાધુતા. નૈરોબીના શિખરવદ મંદિરની સેવાના હેતુસર દેશમાંથી પધારેલા સંતો તારીખ 14-10 રોજ ભારત પરત ફરી રહેલા. અહીં તે સૌને સ્વામીશ્રીના સંગે વીતે દિન આનંદ ઉમંગેનો અનુભવ મન ભરીને થયેલો. તેથી જ વિદાય વેળાએ એક સંત વિરહ વ્યાકુળ બની ગયા. તેઓને અમૃતધારાથી શાતા પમાડતા સ્વામીશ્રીએ કહ્યું, સબ સંતન કી જય. આપ અહીં આવ્યા ને કાર્યક્રમ શોભી ગયો. આપણી મહત્તા સાધુતાથી છે, કળાઓથી નહીં. આપણા કરતાંય સારી કળાવાળા છે દુનિયામાં, પણ આપણી મૂળ કળા છે સાધુતા. બીજું કદાચ ઓછું વધતું આવડે, પણ સાધુતા બરાબર હોય તો માણસને આપણા પર પ્રેમ થાય જ. જેટલી મહત્તા મોટી આજ્ઞાની છે, તેટલું જ મહત્વ નાની આજ્ઞાનું પણ છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની આ સંસ્થામાં એમણે આપણને સેવા કરવા માટે લીધા છે. એ સેવાની તક આપણે બહુ પ્રેમથી સાધવી. એમણે સુખદુઃખ વેઠીને આ સંસ્થા ઊભી કરી. આપણે કાંઈ દુઃખ સુખ વેઠવાના નથી, મનનું વેઠવાનું. કોઈ અંદર અંદર બોલ્યો તો સહન કરી લેવાનું. એટલું જ તો આપણે શાંતિ થાય ને સેવા કેટલી બધી થાય. સાધુતા રાખો ને એક રૂચિ એક સંપ રાખીને આખો સંપ્રદાય ચલાવો. આ આપણા બધાની જવાબદારી છે. આપણે વાંચવાનું અંગ પણ બરાબર રાખવું. હવે સુખરૂપે સૌ સૌના સ્થાનમાં પહોંચી જવાય ને સેવામાં ઉત્સાહથી મંડી પડવાનું. પણ અમે થાકી ગયા છીએ, જરા આરામ કરી લઈએ એમ નહીં. આપણે આરામ હરામ કરી નાખવાનો છે. યોગીજી મહારાજના જીવનચરિત્રમાં તમે વાંચો તો કેટલાને ઘેર પધરામણી ને એક દાડો અહીં તો બીજે દાડે તહીં. હવે એમની ઉંમરના પ્રમાણમાં જોઈએ તો આ કેટલો બધો દાખલો કહેવાય. એમના દાખલા સામું જોઈએ તો આપણે કંઈ જ નથી. માટે આપણે જ્યાં જઈએ ત્યાં એની એ મોઈ ને એનો એ દંડો, કથા વાર્તા, કીર્તન, ભજન, સાધુતાનો આ સાગ ઉઠાવતા સ્વામીશ્રીએ સંતોને વિદાયમાન આપ્યું. સંસ્કૃતિના શિક્ષણની વિદ્યાપીઠ સમૂહ મંદિર. સ્વામીશ્રીએ નૈરોબીમાં ખુલ્લા મૂકેલા શિખરબદ્ધ મંદિરની પ્રભાથી ખેંચાઈને સ્થાનિક સમાજ તથા સરકારના કંઈક મંત્રી મહાનુભાવો દર્શને આવતા રહેતા. આ પ્રવાહમાં તારીખ 17/10 સાંજે આવેલા ડૉક્ટર ડી એમ મિશ્રા, નૈરોબી સ્થિત યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયના પ્રાધ્યાપક હતા, તેઓ મંદિર અને પ્રદર્શન નિહાળી આનંદ વિભોર થતા બોલી ઉઠ્યા, અમે કોલેજમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ વિશે 2 મહિના સુધી ભણાવીએ, તે અહીં આવવાથી 2 કલાકમાં શીખી જાય તેવું છે. વિદ્યાર્થીઓને અહીં મોકલવા વધુ યોગ્ય છે. પ્રમુખ સ્વામી પાસે જોવાની આંખ અને અનુભવવા માટેનો આત્મા છે. તેઓના આ અભિપ્રાય યોગી સવાનિયા અને દેવેશ પટેલ નામના 2 સત્સંગી યુવાનોને ચોંકાવી દીધા, કારણ કે આજ પ્રાધ્યાપકના વર્ગમાં ભણેલા આ યુવકોને શ્રી મિશ્રાના સ્વામિનારાયણ સંપ્રદાય વિશેના અત્યંત અભાવનો સીધો અનુભવ હતો. સંપ્રદાયની ટીકા કરવાની એક પણ તક આ પ્રાધ્યાપક ન છોડતા, પરંતુ આજે એ પ્રોફેસરના પૂર્વગ્રહને મંદિરે પીગળાવી દીધેલો. આવા મંદિરની ભેટ ધરી સ્વામીશ્રી તારીખ 21/10 સાંજે નૈરોબીથી વિદાય લઈ રહેલા, તેથી કેન્યાના પ્રવાસન મંત્રી, નાયબ વિદેશમંત્રી સહિત અનેક મહાનુભાવો અને થોકબંધ સત્સંગીઓ મંદિરે તથા હવાઈ મથકે વિદાયમાન આપવા આવી પહોંચ્યા. તે સૌનો ભક્તિભાવ સ્વીકારી સ્વામીશ્રી રાત્રે 8:25 વાગે ભારત જવા ગગનગામી થયા, ત્યારે છેલ્લા 82 દિવસમાં તેઓએ ખેડેલા 10 દેશોના આ ધર્મ પ્રવાસની ફળશ્રુતિ વર્ણવતા આટલું કહી શકાય કે દેશ પ્રદેશ પરચા દીધા, બહુ જીવ સન્મુખ કીધા. વોટ અ ફેસ, શું ચહેરો છે. તારીખ 22/10 સવારે 4:45 વાગે મુંબઈ પધારેલા સ્વામીશ્રીને તેઓના યુગ કાર્ય બદલ અભિનંદન આપવા દાદર મંદિરે મહાનુભાવોની હારમાળા આજે દિવસભર ચાલતી જ રહી. તેમાંના એક વિખ્યાત અભિનેતા શ્રી અમિતાભ બચ્ચને વિનમ્રતાપૂર્વક સ્વામીશ્રીના ચરણે મસ્તક ઝુકાવી પંચાંગ પ્રણામ કર્યા. તે પછી ઔપચારિક વાતચીત બાદ તેઓએ સ્વામીશ્રી પાસેથી અંગત માર્ગદર્શન પણ મેળવ્યું અને મંદિરનો મહાપ્રસાદ માણી વિદાય થયા. આ જ રીતે આજની સાંજે પોલીસ મેદાનમાં યોજાયેલી સ્વાગત સભામાં સૌનું સન્માન ઝીલી સ્વામીશ્રી તારીખ 23/10 સવારે 11 વાગે વિલે પાર્લે પૂર્વ વિસ્તારમાં પધાર્યા. અહીં તેઓ અઠવાડિક સભાના સ્થળ તરીકે વપરાતા ગુજરાતી સમાજના દાસકાકા હોલમાં પગલા કરી હવાઈ માર્ગે 2 વાગે રાજકોટ પહોંચ્યા. અત્રે સાંજે ગોઠવાયેલી જાહેર સભામાં લાભ આપી નીકળેલા સ્વામીશ્રી રીબડા થઈને ગોંડલ આવી પહોંચ્યા. આ તીર્થમાં તારીખ 24/10 શરદ પૂનમે ઉજવાઈ રહેલા ગુણાતીત પ્રાકટ્યોત્સવનો લાભ લેવા પીપાવાવ પોર્ટના પ્રમુખ શ્રી એસ કે દાસ આવ્યા. તેઓ સ્વામીશ્રીનું મુખારવિંદ જોતા જ બોલી ઉઠ્યા, વોટ અ ફેસ, શું ચહેરો છે. વાણી પણ સરળ અને સહજ, જેવું અંદર છે એવું જ બોલે છે. સુંદર વ્યક્તિત્વ. સ્વામીશ્રીના વાણી અને વદન પર આવી લાખ લાખ દુહાઈઓ જીવનભર વરસતી રહેલી. એના માટે તો સાધુ થયા છીએ. તારીખ 25/10 સવારે અગિયાર વાગે સભામાં પધારેલા સ્વામીશ્રી આશીર્વાદ બાદ સામેથી જ સમીપ દર્શનનો કાર્યક્રમ ગોઠવાવ્યો. તે જોઈ ઉદ્ઘોષક સંત જાહેરાતમાં બોલ્યા, સ્વામીશ્રી કરુણા કરીને આપણને દર્શનનો લાભ આપી રહ્યા છે. પરંતુ આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, એમાં શું કરુણા? ત્યારે સંતોએ કહ્યું, ગઈકાલે રાત્રે આપને પોઢતા ઘણું મોડું થયેલું, છતાં અત્યારે આપ કથામાં લાભ આપવા આવ્યા, તેથી એના માટે તો સાધુ થયા છીએ. આ ભીડો નથી લાગતો, અભાવ ગુણની વાત થાય, અંદરો અંદર કુસંપ થાય ને પ્રશ્નો સર્જાય, તેનો ભીડો વધારે લાગે છે. સ્વામીશ્રીએ ફોડ પાડ્યો, તે દ્વારા પ્રત્યેક સંત સત્સંગીને સતર્કતાનું સ્થાન ચીંધી સમીપ દર્શન આપવા બિરાજેલા સ્વામીશ્રી સંતો સાથે હળવો વાર્તાલાપ પણ ચલાવી રહ્યા. દ્રષ્ટિ દ્વારા હરિભક્તોને સંતોષ આપતા તેઓ કાન વડે સંતોને સાંભળી તેઓની જિજ્ઞાસા સમાવતા હતા. આ સમયે એક સંતે જણાવ્યું, આજે આપે આશીર્વાદમાં રોટલા તો ભગવાન અને સંત દેશે દેશે ને દેશે એ ગુણાતીતાનંદ સ્વામીની જે વાત કહી તેનો અર્થ ત્રણ વાર દેશે એટલે સવારે બપોરે અને સાંજે દેશે એમ સમજવું કે? એ તો આપે જ છે, પણ આપણને વિશ્વાસ નથી. દેશે એમ નહીં, દે છે એમ સમજવું. ભૂતકાળમાં આપ્યું છે, વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં પણ આપશે એમ દેશે દેશે ને દેશેનો અર્થ સમજવો. સ્વામીશ્રીએ કહ્યું, ગુણાતીત વાણીનો મર્મ ગુણાતીત સંત વિના કોણ ખોલી આપે? વચનામૃતનો સાર. તારીખ 26/10 સવારે સ્વામીશ્રીના અલ્પાહાર દરમિયાન સારંગપુરના પાર્ષદોએ કરેલા વચનામૃતના અભ્યાસનો અહેવાલ રજૂ થયો. તેના અંતે પરીક્ષાના પરિણામની જાહેરાત થઈ ત્યારે સ્વામીશ્રી સમક્ષ વચનામૃતની મોટી પ્રતિકૃતિ મૂકવામાં આવી. તેમાં પ્રશ્ન પૂછાયેલો કે આપની દ્રષ્ટિએ વચનામૃત ગ્રંથનો સાર કહો. આ વાંચી સ્વામીશ્રીએ લખી આપ્યું, એકાંતિક ધર્મ સિદ્ધ કરી બ્રહ્મરૂપ થઈને શ્રીજી મહારાજની ભક્તિ કરવી. વચનામૃતનો આ સાર સૌને સિદ્ધ કરાવવા વિચારતા તેઓ તારીખ 30/10 રોજ જૂનાગઢ પહોંચ્યા. અહીંથી તારીખ 31/10 સવારે નીકળેલા સ્વામીશ્રી બિલખાને પાવન કરતા વિસાવદર પધાર્યા. અત્રે ડોબરિયા પ્લોટમાં નિર્માણ પામેલા નૂતન મંદિરમાં તેઓના કરકમળો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ્યા. તે દ્વારા સોરઠમાં ઉપાસનાનો નાદ ગજવી તેઓએ આજની સાંજે જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલી જાહેર સભાને સંબોધી. ત્યારબાદ પણ જૂનાગઢમાં રોકાયેલા સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાથી દોમડિયાવાડી પ્રસાદીભૂત થતી રહી. તેની સાથે જોગી જતીની જાયગા જેવા આ તીર્થમાં ધર્મની ધૂણી દખાવી બેઠેલા સત્તાધાર ગાદી, ભારત પંચાગની અખાડા, બિલખા આશ્રમ, આલિંદ્રા આશ્રમ, ગોરખનાથ અખાડા વગેરે સેવાભાવી સંસ્થાઓના મહંતશ્રીઓ પણ મુલાકાતે આવતા રહ્યા. તારીખ 1/11 રોજ તો મંદિરના રજત જયંતિ પાટોત્સવે મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ પણ સ્વામીશ્રીની અમૃતધારાનું આચમન કરી ગયા. ગોળનું ગાડું આવ્યું છે. તારીખ 2/11 સાંજે જૂનાગઢના સમીપવર્તી ગામ શાપુરમાં પધારેલા સ્વામીશ્રી અહીં પ્રથમ આપણા મંદિરે દર્શન કરી જૂના મંદિરે પધારવાના હતા, પરંતુ પ્રથમ મુકામે જ ભીડ બેકાબુ બની રહી. આ જ મેરામણ જો જૂના મંદિરે પણ ઉમટે તો સ્વામીશ્રીને ઘણી હાલાકી પહોંચશે તે વિચારથી પરમાનંદદાસ સ્વામી સેજ ઊંચે સાદે બે વાર બોલ્યા, સ્વામીશ્રી સભામાં આવે છે માટે બધા સભામાં જાઓ. આ સાંભળી હાસ્ય વેરતા સ્વામીશ્રીએ કહ્યું, ગોળનું ગાડું આવ્યું છે. આ ઉદ્ગારમાં તેઓના અપ્રતિમ આકર્ષણનો પરિચય હતો. સ્વામીશ્રી જ્યાં જતા ત્યાં સૌ મધપુડાને મક્ષી વીટે તેમ તેઓની આસપાસ ઘૂમવા માંડતા. જનજનની આ દોટને કોઈ ખાળી વાળી ન શકતું. આજે પણ આ જ રીતે ઉમટેલા ગામવાસી ભક્તોએ ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાના નિકટવર્તી મેદાનમાં ઠાકોરજીની રજત તુલાનો લાભ લઈ ભક્તિ અર્ઘ્ય અર્પ્યું. તે બદલ સૌ પર પ્રસન્નતા વરસાવતા સ્વામીશ્રી તારીખ 3/11 સવારે જેતપુરના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડીમાં સત્સંગ સભાનો લાભ આપી બપોરે ગોંડલ પધાર્યા.